શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 3 14 મન્વંતરો તથા વિવસ્વાનની સંતતિનું વર્ણન. ઋષિ બોલ્યા, હે મહામતી સુતજી, હવે સમસ્ત મન્વંતરોનું વિસ્તારથી વર્ણન કરો તથા તેમની પ્રાથમિક ઉત્પત્તિ પણ બતાવો. લોમહર્ષણ સુતજીએ કહ્યું, હે વિપ્રગણ, બધા મન્વંતરોનું વિસ્તૃત વર્ણન તો 100 વર્ષોમાં પણ થઈ શકે એમ નથી, તેથી સંક્ષેપમાં સાંભળો. પ્રથમ સ્વયંભૂ મનુ છે, બીજા સ્વારોચિસ, ત્રીજા ઉત્તમ, ચોથા તામસ, પાંચમા રેવત, છઠ્ઠા ચાક્ષુષ તથા સાતમા વૈવસ્વત મનુ કહેવાય છે. વૈવસ્વત મનુ જ આ વર્તમાન કલ્પના મનુ છે. એ પછી સાવર્ણી, ભૌત્ય, રોચ્ય તથા ચાર મેરુ સાવર્ણ્ય નામના મનુ થશે. આ ત્રણેય કાળના બધા મળીને 14 મનુ છે. મેં જેવું સાંભળ્યું હતું તે પ્રમાણે મેં મનુઓના નામ જણાવ્યા. હવે એમના સમયમાં થનારા ઋષિઓ, મનુપુત્રો તથા દેવતાઓનું વર્ણન કરીશ. મરીચી, અત્રિ, અંગિરા, પુલહ, ક્રતુ, પુલસ્ત્ય તથા વશિષ્ઠ આ 7 બ્રહ્માજીના પુત્રો ઉત્તર દિશામાં સ્થિત છે, જેઓ સ્વયંભૂ મન્વંતરના સપ્તર્ષિ છે. આગ્નિર્ધ, અગ્નિબાહુ, મેધ્ય, મેઘાતિથિ, વસુ, જ્યોતિષમાન, દ્યુતિમાન, હવ્ય, સબલ અને પુત્ર એ 10 સ્વયંભૂ મનુના મહાબળી પુત્રો હતા. હે વિપ્રગણ, આ પ્રથમ મન્વંતર જણાવવામાં આવ્યું. સ્વારોચિસ એટલે કે બીજા મન્વંતરમાં પ્રાણ, બૃહસ્પતિ, દત્તાત્રેય, અત્રિ, ચ્યવન, વાયુપ્રોક્ત તથા મહાવ્રત આ 7 સપ્તર્ષિ હતા. તુષિત નામના દેવતા હતા ને હરવિઘ્ન, સુકૃતિ, જ્યોતિ, આપ, મૂર્તિ, પ્રતીત, નભસ્ય, નભ તથા ઉર્જ આ 9 સ્વારોચિસ મનુના પુત્રો હતા. જે મહાબળવાન અને પરાક્રમી હતા આ બીજા મન્વંતરનું વર્ણન કર્યું. હવે ત્રીજા મન્વંતરનું વર્ણન કરું છું, સાંભળો. વશિષ્ઠના 7 પુત્ર વાસિષ્ઠ તથા હિરણ્યગર્ભના તેજસ્વી પુત્ર ઉર્જ એ જ ઉત્તમ મન્વંતરના ઋષિ હતા. ઈસ, ઉર્જ, તનુર્જ, મધુ, માધવ, સુચિ, શુક્ર, સહ, નભસ્ય તથા નભ આ ઉત્તમ મનુના પરાક્રમી પુત્ર હતા. આ મન્વંતરમાં ભાનુ નામના દેવતા હતા. આ પ્રમાણે ત્રીજું મન્વંતર કહ્યા પછી ચોથા મન્વંતરનું વર્ણન કરું છું. કાવ્ય, પૃથુ, અગ્નિ, જહનુ, ધાતા, કપિવાન અને અકપિવાન આ 7 સમયના ઋષિ હતા. સત્ય નામક દેવતા હતા. દ્યુતિ, તપસ્ય, સુતપા, તપોભૂત, સનાતન, તપોરતિ, અકલમાસ, તન્વી, ધન્વી અને પરંતપ આ 10 તામસ મનુના પુત્રો હતા. આ ચોથા મન્વંતરનું વર્ણન કર્યું. પાંચમું રૈવત મન્વંતર છે, તેમાં દેવબાહુ, યદુદ્ર, વેદશિરા, હિરણ્યરોમા, પર્જન્ય, સોમનંદન, ઉર્ધ્વબાહુ તથા અત્રિકુમાર, સત્યનેત્ર આ સપ્તર્ષિ હતા. અભૂત રજા અને પ્રકૃતિ નામક દેવતા હતા. ધૃતિમાન, અવ્યય, યુક્ત, તત્વદર્શી, નિરુત્સુક, આરણ્ય, પ્રકાશ, નિર્મોહ, સત્યવાક અને કૃતિ આ રૈવત મનુના પુત્રો હતા. આ પાંચમું મન્વંતર જણાવવામાં આવ્યું. હવે છઠ્ઠા ચાક્ષુષ મન્વંતરનું વર્ણન કરું છું, સાંભળો. તેમાં ભૃગુ, નભ, વિવસ્વાન, સુધામા, વિરજા, અતિનામા અને સહિષ્ણુ આ સપ્તર્ષિ હતા. લેખ નામના પાંચ દેવતા હતા. નાવલેય નામના પ્રસિદ્ધ રૂરુ વગેરે ચાક્ષુષ મનુના 10 પુત્રો હતા. અહીં સુધી છઠ્ઠા મન્વંતરનું વર્ણન થયું. હવે 7મા વૈવસ્વત મન્વંતરનું વર્ણન સાંભળો. અત્રિ, વશિષ્ઠ, કશ્યપ, ગૌતમ, ભરદ્વાજ, વિશ્વામિત્ર તથા જમદગ્નિ આ સગળા વર્તમાન મન્વંતરના સપ્તર્ષિ છે અને તે બધા આકાશમાં વિરાજમાન છે. શાર્દ્ય, રુદ્ર, વિશ્વેદેવ, વસુ, મરુદ્ગણ, આદિત્ય અને અશ્વિની કુમાર આ વર્તમાન મન્વંતરના દેવતા છે. વૈવસ્વત મનુના ઈશ્વાકુ વગેરે 10 પુત્ર થયા. ઉપર જે મહાતેજસ્વી મહર્ષોના નામ બતાવવામાં આવ્યા છે તેમના પુત્ર અને પૌત્રો બધી દિશાઓમાં ફેલાયેલા છે। દરેક મનવંતરમાં ધર્મની વ્યવસ્થા તથા લોકરક્ષા માટે સાત સપ્તર્ષિ હોય છે। મનવંતર પૂરું થયા બાદ તેમનામાંથી ચાર મહર્ષિઓ પોતાનું કાર્ય પૂરું કરીને રોગ શોકથી રહિત બ્રહ્મલોકમાં ચાલ્યા જાય છે। પછી બીજા ચાર આવીને તેમના સ્થાનની પૂર્તિ કરે છે। ભૂતકાળ અને વર્તમાનમાં સપ્તર્ષિઓ આ જ ક્રમથી થતા આવ્યા છે। સાવરણી મનવંતરમાં થનારા સપ્તર્ષિ આ પ્રમાણે છે। પરશુરામ, વ્યાસ, આત્રેય, ભરદ્વાજ કુળમાં ઉત્પન્ન, દ્રોણકુમાર અશ્વસ્થામાં, ગૌતમ વંશના સરદ્વાન, કૌશિક કુળના ગાલવ તથા કશ્યપ નંદન, ઔર્વ, વૈરી, અધ્વરીવાન, શમન, ધૃતિમાન, વસુ, અરિષ્ટ, અધૃષ્ટ, વાજી તથા સુમતિ આ ભવિષ્યમાં સાવર્ણિક મનુના પુત્ર થશે। પ્રાતઃ કાળે આમનું નામ લેવાથી મનુષ્ય સુખી, યશસ્વી તથા દીર્ઘાયુ થાય છે। ભવિષ્યમાં થનારા અન્ય મનવંતરનું સંક્ષેપમાં વર્ણન કરવામાં આવે છે। સાંભળો, સાવર્ણ નામક પાંચ મનુ થશે, તેમાંના એક તો સૂર્યના પુત્ર છે અને બાકીના ચાર પ્રજાપતિના પુત્ર છે। આ ચારે મેરુગીરીના શિખર પર કઠોર તપસ્યા કરવાના કારણે મેરુ સાવરણી નામે પ્રસિદ્ધ થશે। આ પાંચ મનુઓ સિવાય ભવિષ્યમાં રોચ્ય અને ભૌત્ય નામક બે મનુ થશે। પ્રજાપતિ રુચિના પુત્ર જ રોચ્ય છે। રુચિના બીજા પુત્ર જે ભૂતિના ગર્ભથી ઉત્પન્ન થશે તે ભૌત્ય મનુ કહેવાશે। આ કલ્પમાં થનારા સાત ભાવિ મનુ છે। આ બધા દ્વીપો અને નગર સહિત સમગ્ર પૃથ્વીનું 1000 યુગો સુધી પાલન કરશે। સતયુગ, ત્રેતા વગેરે ચારે યુગ 71 વખત પસાર થયા પછી થોડો વધારે સમય થાય ત્યારે એક મનવંતર કહેવાય છે। આ પ્રમાણે આ 14 મનુ બતાવવામાં આવ્યા, તેઓ યશસ્વી છે। સમસ્ત વેદ અને પુરાણોમાં તેમના પ્રભુત્વનું વર્ણન કરવામાં આવ્યું છે। તેઓ પ્રજાઓના પાલક છે, એમના યશનું કીર્તન કલ્યાણપ્રદ છે। મનવંતરોમાં વારંવાર સંહાર અને સૃષ્ટિઓ થતી રહે છે। એ બધાનું સંપૂર્ણ વર્ણન સેંકડો વર્ષોમાં પણ થઈ શકે એમ નથી। મનવંતરો બાદ જે સંહાર થાય છે તેમાં તપસ્યા, બ્રહ્મચર્ય અને શાસ્ત્ર જ્ઞાનથી સંપન્ન થોડા દેવતાઓ અને સપ્તર્ષિઓ બાકી રહી જાય છે। 1000 ચતુર્યુગ પૂરા થતા કલ્પની સમાપ્તિ થાય છે। તે સમયે સૂર્યના પ્રચંડ કિરણોથી સમસ્ત પ્રાણીઓ બળી જાય છે। ત્યારે બધા દેવતા આદિત્ય ગણોની સાથે બ્રહ્માજી સહિત ભગવાન નારાયણમાં લીન થઈ જાય છે। તે ભગવાન જ કલ્પના અંતમાં પુનઃ બધા પ્રાણીઓની સૃષ્ટિ કરે છે। એ ભગવાન અવ્યક્ત સનાતન દેવતા છે, આખું જગત તેમનું જ છે। હે મુનિવરો, હવે હું વર્તમાન મહાતેજસ્વી વૈવસ્વત મનુની સૃષ્ટિનું વર્ણન કરીશ। મહર્ષિ કશ્યપથી તેમના પત્ની દક્ષ કન્યા આદિત્યના ગર્ભથી વિવસ્વાન સૂર્યનો જન્મ થયો। વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા વિવસ્વાનની પત્ની થઈ। તેના ગર્ભથી સૂર્યના 3 સંતાન થયા, જેમાં 1 કન્યા અને 2 પુત્ર હતા। સર્વપ્રથમ પ્રજાપતિ શ્રાદ્ધ દેવ, જેમને વૈવસ્વત મનુ કહે છે, ઉત્પન્ન થયા। ત્યાર પછી યમ અને યમુના એ જોડકા સંતાન થયા। ભગવાન સૂર્યના તેજસ્વી સ્વરૂપને સંજ્ઞા સહી ન શક્યા, તેમણે પોતાના જેવા વર્ણની પોતાની છાયા પ્રગટ કરી। તે છાયા સંજ્ઞા અથવા સવર્ણા નામે વિખ્યાત થઈ। તેને પણ સંજ્ઞા જ સમજીને સૂર્ય એના ગર્ભથી પોતાના જેવો જ તેજસ્વી પુત્ર ઉત્પન્ન કર્યો। તે પોતાના મોટા ભાઈ મનુ જેવો જ હતો, તેથી સાવર્ણ મનુના નામે પ્રસિદ્ધ થયો। છાયા સંજ્ઞાથી જે બીજો પુત્ર થયો તે શનેશ્વરના નામે વિખ્યાત થયો। યમ ધર્મરાજના પદ પર પ્રતિષ્ઠિત થયા અને તેમણે સમસ્ત પ્રજાને ધર્મ દ્વારા સંતુષ્ટ કરી। આ શુભ કર્મના કારણે તેમને પિતૃનું આધિપત્ય અને લોકપાલનું પદ પ્રાપ્ત થયું। સાવર્ણ મનુ પ્રજાપતિ થયા। ભવિષ્યના સાવરણી મનવંતરના એ જ સ્વામી થશે। એ આજે પણ મેરુગીરીના શિખર પર નિત્ય તપસ્યા કરે છે। તેમના ભાઈ શનેશ્વરે ગ્રહની પદવી પ્રાપ્ત કરી। અધ્યાય 3 સમાપ્ત। बोलो श्री रामचंद्र भगवान की जय।